قد ضلوا قالوا لئن لم يرحمنا ربنا ويغفر لنا لنكونن من الخاسرين. અને જ્યારે તેઓ હદથી વધારે શર્મિંદા થયા, યાનિ કે પોતાના આ કામથી શર્મિંદા થયા ને સમજી ગયા કે તેઓ ગુમરાહ થઈ ગયા હતા, ભટકી ગયા હતા, ત્યારે તેઓએ અર્જ કરી કે જો અમારો પાલનહાર અમારા પર મહેરબાની નહીં કરે અને અમારા ગુના માફ નહીં કરે તો અમે ચોક્કસ જ નુકસાન ઉઠાવનારાઓમાંથી ના થઈ જઈશું. وألقى الألواح وأخذ برأس أخيه يجره إليه قال ابن أم إن القوم استضعفوني وكادوا يقتلونني فلا تشمت بي الأعداء ولا تجعلني مع القوم الظالمين. અને જ્યારે મૂસા પોતાની કૌમ તરફ ખૂબ જ ગુસ્સામાં અને અફસોસ કરતો પાછો ફર્યો ત્યારે કહ્યું કે તમોએ મારી ગેરહાજરીમાં સાચે જ એક ખોટું વર્તન ચલાવ્યું છે. શું તમોએ તમારા પાલનહારના હુકમથી મોઢું ફેરવી લેવામાં ઉતાવળ કરી અને તકતીઓ ફેંકી દીધી અને પોતાના ભાઈ હારૂનનું માથું પકડી પોતાની તરફ ખેંચવા લાગ્યો? ત્યારે તેણે અર્જ કરી કે એ મારા ભાઈ, સાચે જ કોમવાળાઓએ મને તાકત વગરનો સમજ્યો અને મને મારી નાખવાની અણી ઉપર હતા, માટે તું મારા પર મારા દુશ્મનોને ન હસાવ અને જુલમગારો સાથે મારી ગણના કર નહીં. મૂસાએ અરજ કરી કે એ મારા પાલનહાર, તું મને તથા મારા ભાઈને માફ કરી દે અને અમો બેને તારી રહેમતમાં દાખલ કરી દે અને તું જ ઉત્તમ રહેમ કરનારો છે. બેશક જે લોકોએ વાછરડાને પૂજ્યો, ગાયની ઇબાદત કરી, તેમના પર તેમના પાલનહાર તરફથી ટૂંક વખતમાં અઝાબ આવી પડશે અને આ દુનિયાની જિંદગીમાં જ તેમને બેઇજ્જતી મળશે. અને અમે જૂઠ વાતો ઘડી કાઢનારાઓને એવો જ બદલો આપ્યા કરીએ છીએ. અને જે લોકોએ ખરાબ કામો કર્યા ત્યારબાદ તેમણે તોબા કરી લીધી અને ઈમાન લઈ આવ્યા, તો બેશક તારો પાલનહાર તે પસ્તાવો કરી લીધા બાદ મોટો બક્ષનાર ને દયાળુ છે. અને જ્યારે મૂસાનો ગુસ્સો ઉતરી ગયો ત્યારે તેણે તકતીઓ ઊંચકી લીધી અને તેની પ્રતોમાં તે લોકો માટે કે જેઓ તેમના પાલનહારથી ડરતા રહે છે, બીતા રહે છે, હિદાયત યાની કે સાચા રસ્તાની દોરવણી અને રહેમત હતા. أهلكتهم من قبل وإياي أتهلكنا بما فعل السفهاء منا إن هي إلا فتنتك تضل بها من تشاء وتهدي من تشاء أنت ولينا فاغفر لنا وارحمنا وأنت خير الغافرين. અને મૂસાએ પોતાની કોમમાંથી 70 માણસો અમારી મુલાકાતના નક્કી કરેલા વખત માટે વીણી કાઢ્યા. પછી જ્યારે તેમને ધરતીકંપે પકડી લીધા ત્યારે મૂસાએ અર્જ કરી કે એ મારા પાલનહાર, અગર તું ચાહતે તો તેમને તથા મને પહેલાથી જ હલાક કરી નાખતે. શું તું અમને તે અમલો તે કામો બદલ હલાક કરે છે કે જે અમારામાંથી કેટલાક મૂર્ખાઓએ કર્યા છે? એ તો તારા તરફની પરીક્ષા છે. તે થકી તું જેને ચાહે છે ગુમરાહ કરે છે, ભટકાવે છે, અને જેને ચાહે છે હિદાયત આપે છે, સાચા રસ્તા તરફ દોરવણી આપે છે. તું જ અમારો માલિક છે, માટે તું અમને માફ કરી દે અને અમારા પર દયા કર, અને તું ઉત્તમ બક્ષનાર છે. واكتب لنا في هذه الدنيا حسنة وفي الآخرة إنا هدنا إليك. قال عذابي أصيب به من أشاء ورحمتي وسعت كل شيء فسأكتبها للذين يتقون ويؤتون الزكاة والذين هم بآياتنا يؤمنون. અને આ દુનિયામાં આ જગતમાં અમારા માટે નેકી મુકરર કર, નેકી નિર્માણ કર, અને આખરતમાં પણ. સાચે જ અમે તારી તરફ રજૂ થઈએ છીએ. અલ્લાહે કહ્યું કે હું મારા અઝાબથી જેને ચાહું છું પકડી લઉં છું, અને મારી રહેમત દરેક વસ્તુ પર છવાયેલી છે, જેથી હું ટૂંક સમયમાં તે લોકો માટે કે જેઓ મુતકી છે, પરહેજગાર છે અને ઝકાત આપતા રહે છે, અને તેમના માટે કે જેઓ અમારી આયતો પર, અમારી નિશાનીઓ પર ઈમાન રાખે છે, તે મુકરર કરીશ. યાની કે રહેમત મુકરર કરીશ, રહેમત નિર્માણ કરીશ. ને તે લોકો માટે પણ કે જેઓ રસૂલની તાબેદારી કરે છે, યાને તે ઉમ્મી નબીની કે જેનું બયાન તેમણે પોતાની પાસેની તૌરેત અને ઇન્જીલમાં લખેલું જોઈ લીધું છે, અને જે તેમને સારા કામોનો હુકમ કરે છે, નેકીનો હુકમ કરે છે, તથા બદીની મનાઈ કરે છે, તથા પાક વસ્તુઓ, પવિત્ર વસ્તુઓ તેમના માટે હલાલ અને નાપાક વસ્તુઓ તેમના માટે હરામ ગણાવે છે, અને તેમના ગુનાહોનો બોજો તથા તે બેડીઓ કે જે તેમના ગળામાં પડી હતી દૂર કરે છે. માટે જે લોકો તેના પર ઈમાન લાવ્યા અને જેમણે તેની ઇજ્જત કરી અને તેની મદદ કરી અને તેની સાથે સાથે ઉતરેલા નૂરની તાબેદારી કરી, તેઓ જ કામયાબી મેળવનારા છે, જીત હાંસિલ કરનારા છે. રસૂલ اتبعوه لعلكم تهتدون. اي رسول تو کہے کہ اي لوکو ہوں تمو سروني طرف اللہ نو سندیشو لاونارو چھو. ایج اللہ کے جنی حکومت انے ستا آسمانو ماں پن چھے انے زمین ماں پن. تینا سیوائے بیجو کوئی معبود نتھی پوجوانے لائق نتھی. ایج جیوتا کرے چھے انے ایج مارے چھے. ماٹے تمہیں اللہ پر تتھا تینا رسول امی نبی پر ایمان لاؤ کہ جے پنڈے જે ખુદ અલ્લાહ તથા તેના બોલો પર ઈમાન રાખે છે અને તેની જ તાબેદારી કરો કે કદાચ ને તમે પણ સાચો રસ્તો મેળવો. અને મૂસાની કૌમમાંથી એક ગ્રુપ એક ટોળી એવા લોકોની હતી કે જે સત્ય અને હક તરફ હિદાયત કરતું અને તે જ થકી ન્યાય ને ઇન્સાફ કરતું હતું. ને અમોએ મૂસાની કોમના કુટુંબોને 12 કબીલાઓમાં વહેંચી નાખ્યા ને પાછળથી તે દરેક કબીલો અલગ અલગ રીતે એક એક લોકો તરીકે ઓળખાવા લાગ્યો. અને મૂસાની પાસે જ્યારે તેની કોમે પાણી માંગ્યું ત્યારે અમોએ વહી કરી કે તું તારી લાકડીને પથ્થર ઉપર માર, જેથી તેમ કરતા તેમાંથી 12 ઝરણા વહી નીકળ્યા. દરેક ટોળાએ પોતપોતાની પીવાની જગ્યાને સારી રીતે ઓળખી લીધી અને અમોએ તેમના પર વાદળાઓથી છાંયડો કર્યો અને તેમના પર મન્ના તથા સલવા ઉતાર્યા અને હુકમ કર્યો કે જે પાક વસ્તુઓ અમોએ તમને આપી છે તેમાંથી ખાઓ પીઓ. અને તેમણે નાફરમાની કરીને અમારું કાંઈ બગાડ્યું નહીં, પણ તેમણે ખુદ જ પંડે જ પોતાના નફ્સ ઉપર પોતાના જીવ ઉપર જુલ્મ કર્યો. અને તે સમયને યાદ કરો જ્યારે કે તેમને કહેવામાં આવ્યું કે આ ગામમાં વસો રહો અને તેમાંથી તમારું મન જ્યાં જ્યાંથી ચાહે તે ખાઓ પીઓ. અને માફી માફી બોલતા બોલતા ને સજદો કરતા કરતા આ દરવાજામાં દાખલ થાઓ તો અમે તમારો ગુનો તમારો અપરાધ માફ કરી દઈશું. અને નેકી કરનારાઓને સારા અમલ કરનારાઓને અમે તરતમાં પ્રગતિ અને તરક્કી આપીશું. પછી તે લોકોમાંથી કે જેઓ ઝુલમગાર હતા તેમણે જે બોલ તેમને કહેવામાં આવ્યો હતો તે બદલી નાખીને જુદો જ બોલ બોલવા લાગ્યા, જેથી અમોએ પણ તેમના પર ઝુલ્મના કારણે તેમના પર આસમાન પરથી સજા ને અજાબ મોકલ્યો. ઇઝ યાદુન ફિસ્સબ્તિ ઇઝ તહતીહિમ હીતાનુહુમ مسرتهم شرعا إذ تأتيهم حيتانهم يوم سرتهم شرعا ويوم لا يثبتون لا تأتيهم كذلك نبلوهم بما كانوا يفسقون. અને એ રસૂલ તેમને તે ગામની હાલત પૂછી લે કે જે દરિયા કિનારે વસેલું હતું. જ્યારે તે ગામવાળાઓ શનિવાર પાળવાની બાબતે હદ બહાર જતા હતા, જ્યારે તેઓ શનિવાર પાળતા ત્યારે તેમના માટે તે દિવસે પુષ્કળ માછલા પાણીની સપાટી ઉપર પાણીની કોર ઉપર આવવા લાગતા, અને જે દિવસે તેઓ શનિવાર પાળતા ન હતા ત્યારે મુદ્દલ તે માછલા આવતા ન હતા. તેઓ નાફરમાન હોવાથી, કહ્યું ન કરનારા હોવાથી આવી રીતે અમે તેમની પરીક્ષા કર્યા કરતા હતા. قالوا معذرة إلى ربكم ولعلهم يتقون. અને તે સમયને યાદ કર જ્યારે તેઓ માથીના એક ટોળાએ કહ્યું કે તમે એવા લોકોને નસીહતને બોધ શાને કરો છો કે જેમનો અલ્લાહ નાશ અને નાબૂદ કરી નાખનાર અથવા તેમને સખત અઝાબ આપનાર છે. ત્યારે તેમણે કહ્યું કે અમે તો અમારા પાલનહારની હુજૂરમાં અમારા પરથી આરોપ ને તહમત ઉતારવાના મકસદથી નસીહત કરીએ છીએ, અને એ માટે કે કદાચ ને તેઓ બચીને ચાલે. પછી જ્યારે તેમને જે નસીહત કરવામાં આવી હતી તે તેમણે ભૂલાવી દીધી, ત્યારે અમોએ તે લોકોને કે જેઓ બદીથી બુરાઈથી અટકાવતા હતા તેમને તો બચાવી લીધા, અને જેઓ જુલમગાર હતા તેમની નાફરમાનીના કારણે, કહ્યું ન માનવાના કારણે ખરાબ સજામાં ગિરફ્તાર કર્યા.